પછી ભક્તિ એ પૂછ્યું, સુણો સસરા વૃદ્ધ તાતા, પતિવ્રતાના ધર્મની કહો વિધે વિધે મને વાત. એવું સુણીને બાલ શર્મા કહે, સાંભળજો સુંદરી, વાખ્યા છે ધર્મ શાસ્ત્રમાં, મહામુનિએ દયા કરી. સતી ગીતામાં સતીએ ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા, રેજો એવી રીત શું જેવા શિવાએ વર્ણવ્યા. દુઃખ પડે દોય દંપતિ, તમે સમીર સૂત સંભાળજો, કુળ દેવએ આપણા કરશે સંકટમાં સારજો. રહેજો સર્વે એકાદશી વ્રત રે, કરજો ઉત્સવ જેવી સામર્થ રે. વળી સતપુરુષ નો સંગ રે, કરજો ઉરે આણી ઉચ્ચ રંગ રે. દારી ચોરી મધ્ય માંસ જે હરે, ભૂલે પણ કરશો માતે હરે. ભ્રષ્ટ વાડો છે ભૂમિએ ગણો રે, રખે પાશ લાગે તે હતણો રે. કહે સુત પ્રત્યે બાલ શર્મા રે, તમે જાજો અયોધ્યા નગર મારે. એવી સાંભળી શીખની વાણ રે, લાગ્યા પાય દંપતિ સુજાણ રે. જ્યારે નર નારીએ નામ્યા શિષ રે, ત્યારે આપી છે પાંડે આશિષ રે. કહે સુખી રહેજો નર નાર રે, થશે યશ તમારો અપાર રે. એમાં કહી ચાલ્યા બાલ શર્મા રે, પહોંચ્યા પાંડે પોતાના નગર મારે. ત્યાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજું ક્યાં તન રે. પછી સાંભળજો શુભ મતી રે, કહું રહ્યા જે તે એ દંપતિ રે. જે જે તાતે કયા છે વચન રે, તે તે રીત મરાયા મગન રે. રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ કીર્તન હુલાશી રે. ધર્મ ન ત્યાગે આપત કાળ રે, કહે લોક અધર્મ દયાળ રે. પછી આવી ત્યાં દ્વાદશ નારી રે, સેવે શ્રદ્ધાથી પ્રેમ વધારી રે. દેખે ધર્મ ને ભક્તિ તોય રે, બીજા દેખે નહીં જન કોય રે. કરે સંધ્યા તર્પણ કર્મ નિત્ય રે, સત્ય શાસ્ત્ર માહી ઘણી પ્રીત્ય રે. દેવા ધર્મ દેવ દુરંધર રે, કરે ભક્તિ પ્રભુની સુંદર રે. એમાં કરતા દંપતિ આપરે, જન્મ્યા સુત શ્રી રામ પ્રતાપ રે. ગુણે સંકર્ષણ સમાન રે, દાતા શુર ભક્તની દાન રે. હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેળો સહ્યો જેણે શાપ રે. દેહ ઋષિએ ધર્યા છે તન રે, જોઈ દ્વિજ ના કુળ પાવન રે, જિયા જિયા રહ્યા તા એ મુનિ રે, કરતા ભક્તિ પ્રેમે શું પ્રભુ ની રે, દિન દિન પ્રત્યે અતિ ઘણી રે, કરતા કરતા શ્રી કૃષ્ણજી તણી રે, ત્યારે અભક્ત નર જે અભાગી રે, તેને વાત એ વસમી લાગી રે, પછી જિયા થિયા થિયા દેવ રે, વૈર આદર્યું તત ખેવરે, ધર્મવાન ભક્તિવાન જન રે, તેને આદર્યું કરવા વિઘન રે, વળી ભક્તિ ધર્મ ઋષિ જે હરે, તેને સમજે સાચા શત્રુ તે હરે, જેમ જેમ પીડા પામે ધર્મ રે, એવા કરે તે કુકર્મી કર્મ રે, જેમ જેમ પીડા પામે ભક્તિ રે, એવા કષ્ટ ઉપજાવે કુમતિ રે, જેમ જેમ દુખી થાય મુનિ રે, એવી મતિ છે સહુ અસુરની રે, પરઠે ગુણ માં અવગુણ અતિ રે, મહાપાપમય જેની મતિ રે, પુરા ગ્રામ દેશ માં જે દૈત્ય રે, પીડે છે ભક્તિ ધર્મ ને નિત્ય રે, તેને દુખે ભક્તિ ધર્મ દેવ રે, આવ્યા અયોધ્યામાં તત ખેવરે, કોય કુકર્મી ખેડ ન મૂકે રે, દેતા દુખ ઘડી એ ન ચૂકે રે, પછી એ દુખ ટાળવા કાજ રે, ગયા કાશી માહી ધર્મ રાજ રે, જાણી શિવની પૂરી સુંદર રે, ત્યાં કરાવ્યો મહારુદ્ર રે, કષ્ટ મટાડવા કર્યો ઉપાય રે, પણ કષ્ટ મટ્યું નહીં કાય રે, ત્યાં પણ ધનુજ સમૂહ રે, વેષ મનુષ્યને કરે દ્રોહ રે, પામ્યા પીડા ત્રણે ત્યાં અતિ રે, પછી ગુપ્ત પડે કરી ગતિ રે, કષ્ટ મટવા કરે છે ઉપાય રે, પણ કષ્ટ મટે નહીં કાય રે, પછી ત્યાંથી આવી પ્રયાગ રે, અતિ કૃષ છે તન માત્યાગે રે, કર્યું સંધ્યા તર્પણ ગંગા નાઈ રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાં રે, રહ્યા ઘણું એ સ્થળ મોજાર રે, તિયા મળ્યા શ્રી વૈષ્ણવાચાર રે, નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદગુરુ રૂપ મૂરતિ રે, મહાતપેશ્વર ત્યાગ તન રે, ધીર ગંભીર મોટા છે મને રે, આપે મુમુક્ષુને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારી નો વેશ રે, ઉર્ધ્વ પુંડ્ર કર્યું ત્યાં કેશર રે, કુમકુમ ઇન્દુ મધ્ય મન હરે રે, કંઠે માળા તુલસી ની દોય રે, જોઈ જન તણા મન મોય રે, દેવે વેશે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞા સુનિ રે, બહુ શિષ્ય સહિત ફરે છે રે, સૌને જ્ઞાનોપદેશ કરે છે રે. શબ્દ બ્રહ્મ પર બ્રહ્મ પ્રી છે રે, યથાર્થ પણ જેમ ઈચ્છે રે. એવા સ્વામી જે હરામાનંદ રે, તેને મળીને પામ્યા આનંદ રે. બહુ હે તે કરી ધર્મ દેવ રે, કરે મોટા જાણી નિત્ય સેવ રે. એક દિવસ ચાપતા ચરણ રે, આવી નિદ્રા ને ઢળિયા ધરણ રે. સુખે સુતા ત્યાં થયું સ્વપ્ન રે, પામ્યા તેજ મંડળ નું દર્શન રે. તેમાં શ્રી કૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિર્ખ્યા પ્રભુજી પૂરણ કામ રે. પામ્યા અંતરે દર્શન એ હરે, જાણી કૃપા શ્રી સ્વામી ની તે હરે. જાણ્યા સદગુરુ એક આ સ્વામી રે, પામ્યા શરણ બેઉ શિષ નામી રે. પછી સ્તુતિ દંપતીએ કીધી રે, તેથી ભાગવતી દીક્ષા લીધી રે. આપી સ્વામીએ માળા તે દોય રે, બાંધી ધર્મે તુલસી ની સોય રે. પછી શ્રી કૃષ્ણ ના મંત્ર જે હરે, અષ્ટાક્ષર ના કહાવે છે તે હરે. તેનો હે તે ઉપદેશ કીધો રે, પોતા શરણે ધર્મ ને લીધો રે. કયો શરણ મંત્ર તે સમાન રે, વિશેષ મહામંત્ર નિદાન રે. એહ બેઉ મંત્ર સુખકારી રે, સુણી ધર્મે લીધા મન ધારી રે. પછી નર નારી ના જે નિયમ રે, પૂછ્યા પાડવાના કરી પ્રેમ રે. કહું સુણો સહુ જન હવે રે, જે જે કહ્યું છે એના ગુરુએ રે. સર્વે સંપ્રદાય ની જે રીત રે, કહી અતિ પરમ પુનિત રે. સર્વે સંપ્રદાય ની જે રીત રે, કહી અતિ પરમ પુનિત રે. ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ભક્તિ ધર્મ ને રામાનંદ સ્વામી મળ્યા એ નામે 12મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.